શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 159 બદ્રિકાશ્રમના વિભિન્ન તીર્થોનો મહિમા. મોહિની બોલી, વિપ્રવર, તમને ગંગાદ્વારનું મહાત્મય મને કહ્યું. હવે બદ્રી તીર્થના પાપનાશક મહાત્મયનું વર્ણન કરો. પુરોહિત વસુએ કહ્યું, ભદ્રે સાંભળો, હું બદ્રી તીર્થનું મહાત્મય કહું છું, જેને સાંભળીને જીવ જન્મ મૃત્યુરૂપી સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુનું બદ્રી નામક ક્ષેત્ર સર્વ પાતકોનો નાશ કરનારું છે અને સંસારના ભયથી સંતપ્ત મનુષ્યોના કલી સંબંધી દોષોને નિવૃત્ત કરીને તેમને મુક્તિ આપનારું છે. જ્યાં ભગવાન નારાયણ તથા નર ઋષિ, જેમણે ધર્મ અને મૃત્યુને ત્યાં અવતાર લીધો હતો, પછી તેઓ ગંધમાદન પર્વત પર તપસ્યા કરવા ગયા હતા અને જ્યાં બહુ સુગંધિત ફળથી ભરપૂર બોરનું વૃક્ષ છે, મહાભાગે તે બંને મહાત્મા તે સ્થાન પર કલ્પ પર્યંતની તપસ્યામાં સ્થિત છે. કલાપ ગ્રામવાસી, નારદ વગેરે મુનિવરો અને સિદ્ધોના સમુદાય તેમની આજુબાજુ ઘેરીને રહે છે અને તે બંને લોકરક્ષાને માટે તપસ્યામાં લીન છે. ત્યાં સંપૂર્ણ સિદ્ધિઓને આપનારું સુવિખ્યાત અગ્નિતીર્થ છે. તેમાં સ્નાન કરવાથી મહાપાતકી પણ પાપથી શુદ્ધ થઈ જાય છે. હજારો ચાંદ્રાયણ અને કરોડો કચ્છપ વ્રતથી મનુષ્યને જે ફળ મળે છે તે ફળ અગ્નિતીર્થમાં સ્નાન કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. તે તીર્થમાં 5 શિલાઓ છે, જ્યાં ભગવાન નારદે કઠોર તપ કર્યું હતું. તે શિલા નારદી નામે વિખ્યાત છે, જે દર્શન માત્રથી મુક્તિ આપે છે. ત્યાં ભગવાન વિષ્ણુનો નિત્ય નિવાસ છે. તે તીર્થમાં નારદ કુંડ છે, જ્યાં સ્નાન કરીને પવિત્ર થયેલો મનુષ્ય ભોગ મોક્ષ ભગવાનની ભક્તિ વગેરે જે જે ઈચ્છે તે પ્રાપ્ત કરી લે છે. જે માનવ ભક્તિપૂર્વક આ નારદી શિલા પાસે સ્નાન દાન દેવપૂજન હોમ જપ તથા અન્ય શુભ કર્મ કરે છે તે બધું અક્ષય થઈ જાય છે. આ ક્ષેત્રમાં બીજી શુભકારક શિલા વૈનતેય શિલાના નામથી વિખ્યાત છે, જે મહાત્મા ગરુડે ભગવાન વિષ્ણુના દર્શનની ઈચ્છાથી 30,000 વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. શુભે એનાથી પ્રસન્ન થઈને ભગવાને તેમને શ્રેષ્ઠ વરદાન આપ્યું. વત્સ, હું તમારા પર બહુ પ્રસન્ન છું. તમે દૈત્યો માટે અજય અને નાગોને ભયભીત કરનારા મારું વાહન થાઓ. આ શિલા પૃથ્વી પર તમારા નામે જ પ્રસિદ્ધ થશે અને દર્શન માત્રથી મનુષ્યને માટે પુણ્યદાયિની થશે. મહાભાગ, તમે જ્યાં તપસ્યા કરી છે તે મુખ્ય તીર્થમાં મારી પ્રસન્નતા માટે સ્નાન કરનારા લોકોને પુણ્ય આપનારી ગંગા પ્રગટ થશે, જે પંચગંગામાં સ્નાન કરીને દેવતા વગેરેનું તર્પણ કરશે. તેની સનાતન બ્રહ્મલોકથી આ લોકમાં પુનરાવૃત્તિ નહીં થાય. આવું વરદાન આપીને ભગવાન વિષ્ણુ તે જ સમયે અંતર્ધ્યાન થઈ ગયા. ગરુડજી પણ ભગવાન વિષ્ણુની આજ્ઞાથી તેમનું વાહન થઈ ગયા. ત્રીજી જે શુભકારક શિલા છે તે વારાહી શિલાના નામથી વિખ્યાત છે, જ્યાં પૃથ્વીનો રસાતલથી ઉદ્ધાર કરીને ભગવાન વારાહે જ્યાં હિરણાક્ષને મારી નાખ્યો અને શિલારૂપે તે પાપનાશક શ્રીહરિ તે દૈત્યને દબાવીને બેસી ગયા. જે માનવ ત્યાં જઈને ગંગાના નિર્મળ જળમાં સ્નાન કરે અને ભક્તિભાવથી તે શિલાની પૂજા કરે છે તેની કદી દુર્ગતિ થતી નથી. દેવેશ્વરી, ત્યાં ચોથી નરસિંહ શિલા છે, જે હિરણ્યકશિપુને મારીને ભગવાન નરસિંહ વિરાજમાન થયા હતા. જે મનુષ્ય ત્યાં સ્નાન અને નૃસિંહની શિલાની પૂજા કરે છે તે પુનરાવૃત્તિ રહિત વૈષ્ણવધામને પ્રાપ્ત કરી લે છે. દેવી, તે 5મી નરનારાયણ શિલા છે. સતયુગમાં ભોગ અને મોક્ષ આપનારા ભગવાન નરનારાયણ અવતાર શ્રીહરિ સૌની સામે પ્રત્યક્ષ નિવાસ કરતા હતા. શુભે, ત્રેતાયુગ આવતા તેઓ માત્ર મુનિઓ અને દેવતાઓને દેખતા હતા. દ્વાપરમાં માત્ર જ્ઞાનયોગથી તેમના દર્શન થતા હતા. ત્યારે બ્રહ્માદિ દેવતાઓ તથા તપસ્વી ઋષિઓએ તેમની સ્તુતિ કરીને ભગવાન શ્રીહરિને પ્રસન્ન કર્યા. ત્યાર પછી તે બ્રહ્મા વગેરે દેવતાઓને આકાશવાણીએ કહ્યું, દેવેશ્વરો, જો તમને સ્વરૂપના દર્શનની શ્રદ્ધા છે તો નારદકુંડમાં જે મારી શિલામયી મૂર્તિ પડી છે તેને લઈ લો. તે આકાશવાણી સાંભળીને બ્રહ્મા વગેરે દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. તેમણે નારદકુંડમાં પડેલી તે શિલામયી દિવ્ય પ્રતિમાને કાઢીને ત્યાં સ્થાપિત કરી દીધી અને તેની પૂજા કરીને બધા પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા. તે દેવતાઓ દર વર્ષે વૈશાખ માસમાં પોતાના ધામમાં જાય છે અને કાર્તિકમાં આવીને ફરી પૂજા પ્રારંભ કરે છે. તેથી વૈશાખથી બરફના કષ્ટનું નિવારણ થઈ જવાથી પાપ કર્મ રહિત પુણ્યાત્મા મનુષ્ય ત્યાં શ્રી હરિના વિગ્રહના દર્શન કરે છે. 6 મહિના દેવતાઓ અને 6 મહિના મનુષ્ય દ્વારા તે ભગવદ્ વિગ્રહની પૂજા કરવામાં આવે છે. આવી વ્યવસ્થા સાથે ત્યારથી ભગવાનની પ્રતિમાનું ભક્તિભાવથી પૂજન કરે છે અને તેનું નૈવેદ્ય પ્રસાદ ભક્ષણ કરે છે. તેનો નિશ્ચય મોક્ષ થાય છે. આ પ્રમાણે ત્યાં 5 પુણ્યશિલાઓ સ્થિત છે. શ્રીહરિનું નૈવેદ્ય દેવતાઓ માટે પણ દુર્લભ છે, પછી મનુષ્ય વગેરેને માટે તો કહેવું જ શું. તે નૈવેદ્યનું ભક્ષણ કરવાથી તે મોક્ષનું સાધક બને છે. બદ્રી તીર્થમાં ભગવાન વિષ્ણુનો થોડો પણ પ્રસાદ જો પ્રાપ્ત થઈ જાય તો તે પાપનો નાશ કરે છે. મોહિની, ત્યાં એક બીજું મહાન તીર્થ છે, તેનું વર્ણન સાંભળો. તેમાં ભક્તિપૂર્વક સ્નાન કરનાર પુરુષ વેદનો પારંગત વિદ્વાન થાય છે. એકવાર સૂઈ ગયેલા બ્રહ્માજીના મુખમાંથી નીકળેલા મૂર્તિમાન વેદોને હયગ્રીવ નામક અસુરે હરી લીધા. તે અસુર દેવતાઓ વગેરેને માટે બહુ ભયંકર હતો. ત્યારે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, તેથી તેઓ મત્સ્યરૂપે પ્રગટ થયા. તે અસુરને મારીને બધા વેદ તેમણે બ્રહ્માજીને આપી દીધા. ત્યારથી તે સ્થાન મહાન પુણ્ય તીર્થ બની ગયું. તે સર્વ વિદ્યાઓનું પ્રકાશક છે. મહાભાગે તેમિલિંગ તીર્થ તેમિંગલ તીર્થ દર્શન માત્રથી સર્વ પાપોનો નાશ કરનારું છે. ત્યાર પછી કોઈ સમય અવિનાશી ભગવાન વિષ્ણુએ ફરી વેદોનું અપહરણ કરવાવાળા 2 ઉન્મત્ત અસુર મધુ અને કેટભને હયગ્રીવ રૂપે મારીને ફરી બ્રહ્માજીને વેદ પાછા આપ્યા. તેથી બ્રહ્મકુમારી, તે તીર્થ સ્નાન માત્રથી સર્વ પાપોનું નાશ કરનારું છે. ભદ્રે, મત્સ્ય અને હયગ્રીવ તીર્થમાં દ્રવરૂપધારી વેદ સદા વિદ્યમાન રહે છે, તેથી ત્યાંનું જળ બધા પાપોનો નાશ કરનારું છે. ત્યાં એક બીજું મનોરમ તીર્થ છે, જે માનસોદ ભેદક નામે વિખ્યાત છે. તે હૃદયની ગાંઠો ખોલી નાખે છે, મનના સમસ્ત સંશયોનો નાશ કરે છે અને સંપૂર્ણ પાપોને પણ હરી લે છે. તેથી તે માનસોદ ભેદક કહેવાય છે. ત્યાં કામાકામ નામક એક બીજું તીર્થ છે, જે સકામ લોકોની કામના પૂર્ણ કરનાર અને નિષ્કામ ભાવવાળા લોકોને મોક્ષ આપનારું છે. ભદ્રે, ત્યાંથી પશ્ચિમમાં વસુધારા તીર્થ છે. ત્યાં ભક્તિપૂર્વક સ્નાન કરીને મનુષ્ય મનોવાંછિત ફળ પામે છે. આ વસુધારા તીર્થમાં પુણ્યાત્મા પુરુષને જળની અંદરથી જ્યોતિ નીકળતી દેખાય છે, જેને જોઈને મનુષ્ય ફરી ગર્ભવાસમાં આવતો નથી. ત્યાંથી નૈઋત્ય કોણમાં 5 ધારાઓ નીચે પડે છે. તેમના નામ આ પ્રમાણે છે: પ્રભાસ, પુષ્કર, ગયા, નેમિષારણ્ય અને કુરુક્ષેત્ર. આ બધા તીર્થોમાં અલગ અલગ સ્નાન કરીને મનુષ્ય તે તીર્થોનું ફળ પામે છે. આ પછી એક બીજું વિમલ તીર્થ છે, જે સોમકુંડના નામથી પણ વિખ્યાત છે. ત્યાં તીવ્ર તપસ્યા કરીને સોમ અન્ય ગ્રહોના અધીશ્વર થયા છે. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય દોષરહિત થઈ જાય છે. ત્યાં એક બીજું દ્વાદશાદિત્ય નામક તીર્થ છે, જે સર્વ પાપોને હરી લેનારોને ઉત્તમ છે. ત્યાં સ્નાન કરીને મનુષ્ય સૂર્ય સમાન તેજસ્વી થાય છે. ત્યાં ચતુસ્ત્રોત નામક એક બીજું તીર્થ છે, જેમાં ડૂબકી મારનાર મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4માંથી જે ઈચ્છા હોય તેને પ્રાપ્ત કરી લે છે. સતી મોહિની. ત્યાર પછી ત્યાં સપ્તપદ નામક મનોહર તીર્થ છે, જેના દર્શન માત્રથી મોટા મોટા પાતક પણ અદૃશ્ય થઈ જાય છે. પછી તેમાં સ્નાન કરવાની તો વાત જ શી કરવી. તે કુંડના 3 ખૂણાઓમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્થિત છે. ત્યાં મૃત્યુ થવાથી મનુષ્ય સત્યપદ સ્વરૂપ ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરે છે. શુભે, ત્યાંથી દક્ષિણ ભાગમાં પરમ ઉત્તમ અસ્ત્રતીર્થ છે, જ્યાં ભગવાન નર અને નારાયણ પોતાના અસ્ત્રશસ્ત્ર રાખીને તપસ્યામાં સંલગ્ન થયા હતા. મહાભાગે, ત્યાં પુણ્યાત્મા પુરુષોને શંખ, ચક્ર વગેરે દિવ્ય આયુધ મૂર્તિમાન દેખાય છે. ત્યાં ભક્તિપૂર્વક સ્નાન કરવાથી મનુષ્યને શત્રુનો ભય રહેતો નથી. શુભે, ત્યાં મેરુ તીર્થ છે, જ્યાં સ્નાન અને ધનુર્ધર મેરુના દર્શન કરીને મનુષ્યના સંપૂર્ણ મનોરથ સિદ્ધ થાય છે. જ્યાં ભાગીરથી અને અલખનંદા મળ્યા છે તે પુણ્યમય દેવપ્રયાગ બદ્રિકાશ્રમમાં શ્રેષ્ઠ તીર્થ છે. ત્યાં સ્નાન, દેવતા અને પિત્રોનું તર્પણ તથા ભક્તિભાવથી ભગવત પૂજન કરીને મનુષ્ય સંપૂર્ણ દેવતાઓ દ્વારા વંદિત થઈને વિષ્ણુધામને પ્રાપ્ત કરી લે છે. હું તેને બધા ક્ષેત્રોમાં પરમ ઉત્તમ અને પાવન ક્ષેત્ર માનું છું. ભદ્રે, ત્યાં કર્મોદ્વાર નામક બીજું તીર્થ છે જે ભગવાનની ભક્તિનું એકમાત્ર સાધન છે. બ્રહ્માવર્ત નામક તીર્થ બ્રહ્મલોકની પ્રાપ્તિનું મુખ્ય સાધન છે. મોહિની, આ બધા ગંગાના આશ્રિત તીર્થોનું તમને વર્ણન કરી સંભળાવ્યું છે. બદ્રિકાશ્રમના તીર્થોનું સંપૂર્ણ વર્ણન તો બ્રહ્માજી પણ કરવામાં સમર્થ નથી. જે મનુષ્ય ભક્તિભાવથી બ્રહ્મચર્ય વગેરે વ્રતનું પાલન કરીને એક માસ અહીં નિવાસ કરે છે તેને નરનારાયણ શ્રી હરિના સાક્ષાત દર્શન થાય છે. અધ્યાય 159 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.